બીજા વર્ષે મારે બાધા હતી ના પડે સારી રીતે ભણ એટલે બધી બધા પદ આવી ગયા બીજા વર્ષે ના હોય પોતે પોતા અમારી આજ્ઞા મળે ને એ આજ્ઞા જે બધી મોકલી થતી હોય છે બીજા અવતાર માં દાદા બીજા અવતાર માં આજ્ઞાઓ રહેશે તો જોડે રહે જેનું તમે આરાધન કર્યું જેનું તમે આરાધન કરીએ જોડે જ હોય અને વિરાટા કરી હોય કેવું જોડે ભારત ના વિરાટા તો જોડે જાણે બાપે બહુ સારા સારા માણસ છે અને છોકરો એ બહુ સારા સારા માણસ છે છોકરો બત્રી વર્ષ છે બાપ બાપ કે બાપરો નથી બહુ સારા માણસ છે બધે બાપ બાર સારા માણસ છે છોકરો ઘણી ઈચ્છા કરે તમારે બાપ આપણે ખુશ થયા મને કે તમારે આજ્ઞા પાડી જોઈએ એ આજ્ઞા પાડે તો એટલા બાપને આવું થઈ જાય બાપ ઘણા લાયક છે મારે એના કરતા આવું વર્ષે ડબલ વર્ષે લાગી જોઈએ કે ડબલ વર્ષે આવું થઈ કેટલી બાધા નથી પૂર્વ ભાઈ ના કરતો હોય એ ભાઈ આપણા બાપ ના કરતો હોય બે હોય તમને તમે પણ નરસિંહ મહેતા એ માહિતી નથી મળી કે ભરૂચ નું ભાગી જગ્યા એ ખાઈ પતી ગઈ નરસિંહ મહેતા ને એમના પત્ની મરી ગયા ત્યારે ભલું થયું ભાગી જંજાર બોલ્યા એમની ખાઈ પતી ગઈ ભલું થયું ભાગી જંજાર બોલ્યા દર્શન માગે ને કે બહુ બહુ રૂપાંત તમે રહેજો હા બહુ બહુ સ્વાય ભક્તિ ત્યાં બધી મજા આવે મજા આવે એટલે ભાઈ બહુ બહુ માગે બહુ બહુ તો આવતું કે આ માના દેશમાં ધર્મવું એ લક્ષ કરતા ભાઈ માગે ઘેલા લોકો માગે કારણ કે જ્યાં લોકો જ્યાં કાયમ હોય ને લેવા વધતા ના અપાય એટલે બહુ કરી દે બે છોકરા એટલે પંદર બધું કહે તો 2000 300 વાળી લઈ જાય વ્યક્ત ના આવે અને પછી ઘેલા હોય જ્ઞાની પુરુષ એવા બધા અપૂર્વ તો છે કે જે જેલા હોય, જેલા જે ભક્ત હોય એમનું મનમાં જેવું હોય એવું જ મારી માં હોય ને. જેના ભક્તો હોય એમનું જે મનમાં જેવું હોય એવું વાણીમાં નીકળી જાય ને. એટલે જેલા ને મનમાં હોય એવું બોલે ને એ બધા જેલા થયા. મિત્રા કઈ વિવેક નહીં, વ્યવહારમાં વિવેક નથી, એ પછી સમાન કહેવાય. શું કહ્યું? આવું ના બોલાય. એવું જો બોલવા એવું બોલવા તો મારા ના હોત તો આપણે આ બધું કે ભાઈ આ બરોબર છે વ્યવહારમાં, પણ સર મારા એટલે આવું બોલું તો મનમાં રાખો ને. આ મારું કા બોલાય પચા ધારા બી છે ને જમણ ભગવાન મોકલ્યું મોકલ્યું આ શું અપવાનું છે? ભગવાન જાતે જ આવી ગયા, જાતે જ ભગવાન આવી ગયા. આખો પૈસા બધે છે એ સમજવા આવી ગયો. ત્યાં સાંભળ્યો કે નવરો નથી, પૈસા પાંચ પૈસા પૈસા વાળા રૂપિયા નથી. સાંભળ્યો મસ્તી મારી જાય દાદા, મસ્તી મારી જાય, મસ્તી મારી જાય, મસ્તી મારી જાય ભગત. બધું ભગવાન પર પાછું પાછું ભાઈ છોકરા જોઈ રહ્યા બહુ વાંધો એટલે બહુ અસર પચવું પડે. ભાઈ જોડે ઘરના બધા માણસો રહ્યા કયા છે ને એને ગમે જ નહીં. કઈ શું કરે આવી ગયા આવી ગયા ભગવાન પર ચૂકી બહુ. આપે તો એવું કહ્યું છે ને કે વ્યવહારિક જવાબદારીઓ અદા કરવી જોઈએ. વ્યવહારિક જવાબદારીઓ છે તે તો બરાબર અદા કરવી જોઈએ એવું આપે કહ્યું છે. નરસિંહ મહેતાએ ના કર્યો, જવાબદારીઓ ના અદા કરી એમાં આપણે શું કહું? એ ક્યાં જવાબદારી અદા કરશો નહીં વ્યવહારિક તો કોઈ માને ખરું? તો સારી વાત છે. આપ તો એમ કહો છો કે અમારે બધા વ્યવહારિક જવાબદારીઓ પૂરેપૂરી અદા કરવી, જયારે નરસિંહ મહેતાએ ના કરી તો એ માટે આપનું શું મંતવ્ય છે? જબરદસ્ત અને જમા તમે ભગવાન કરાયું હવે આ પકડો જાય જ્ઞાની પછી તુકારામ સંભાવે નિકાલ કરતા ને દાદા. તુકારામ સંભાવે નિકાલ કરતા ના તુકારામ જ્ઞાની ભક્તો હતો, ભક્તો તો ખરા, ભક્તો પૂરી કરવું પડે. અને આ તમને જે જ્ઞાન મળ્યું છે એ પૂરી કરો તો તમારે ભક્તિના સંસ્કાર ઊંડા પડી ગયા તો શું કરું? એટલે ઊંડા પડી જાય તો ઠંડા એ મોટો તાવડો છે. તાવડા માં તો બહુ બચવા માટે કરવાનું તા પછી આ શીખ્યો તા બધા અંગો કરતા કરતા આવે ત્યારે તે બધા અંગો છે. શું છે દાદા? ઊંઘી બોલવાથી ઊંઘી થઈ જાય? ઊંઘી બોલવાથી ઊંઘી થઈ જાય? ઊંઘી બોલવાથી ઊંઘી થઈ જાય? ઊંઘી ઊંઘી બોલવાનું ને હું માની ને તુકારામે જાડો ને વસ્ત્રો ઓળાવ્યા હતા. હું માની ને એમને ચાર વાગે મારા જઈ એટલે તુકારામ અને ઝાડ છે ને ઝાડ એને ચાર વાય છે એવું માની ને પોતાને ચાર વાય એવી એને ચાર વાય છે એવું માની ને એને પણ કપડા ઓઢાડ્યા હતા. મગજ જેલના પ્યાલા મોકલ્યા બધા. અને શું જોયું બાકી ગેસ પીએ તો માનવીને પીતા લે. આ બધો સ્વભાવ જ એવો છે. જો એટલે સાયન્ટિફિક રીતે માનું છું, આવું ગાડા જ રહ્યું છે. ભલે જમાના આવું તો મારું પૂરી દે કે ભગવાન છો સામા સામે અસર ભગવાન સમુદ્ર મંથન માંથી જે નીકળે શંકર થઈ ગયા અરે સમુદ્ર મંથન કર્યું, સમુદ્ર મંથન કર્યું એમાંથી ઝેર નીકળ્યું અને શંકર ભગવાન પી ગયા હતા. પણ એ જુદા જુદા પ્રસંગે બનેલું માતા મહારાજ મહાવીર ભગવાન ને કાનમાં પેલું બરું ઘોષ્યું હતું ત્યાં ભરવાડા ના છોકરા એ તો એ પણ રૂપક છે કે સત્ય છે? પછી ભગવાન લોકો એ બાજી નાખી પોતાથી તો ભાઈ રહી ગયું. એટલે પછી લોકો ભગવાન ને જોયે છે કે આ ભગવાન નો હાસ્ય નો ભગવાન ને કેમ છે ભગવાન નો હાથ છે કેવો ગુસ્સા હાથ છે? લોકો હકીકત ભગવાન ને કઈ ટેન્શન છે એ ટેન્શન ના કરે. ગુજરાતી આપણા ભાષામાં સંજય છે કઈ સંજય છે આ કહીમાં બીજી વસ્તુ કહી ને બાની સંજય કહેવાય. જેમ ભગવાન પહોંચો લાગ્યો હોય તે આપણે આપણે ચાલુ કરી છે સંજય છે. એવું આ સંજય છે લોકો સમજી ગયા. એ બ્રહ્મા વૈદ્ય કહ્યું કે આ ભગવાન ને કઈ કહીએ છે કહીએ છે તો આપણે તપાસ કરો કે ભગવાન ને આનો ઉતારો રાખવાનું કહ્યું. અને પછી અને પેલા ભાગ જોયો મંદિર માં ગયા નહીં મંદિર ગાળે છે મંદિર ગુરુ ગાળે છે એમને ના કહેવાય ભગવાન ગયો દેખાયું. એટલે વૈદ્ય જણ કયું કયા દેશને મોટા પેશી પુરુષ હતા ત્યાં ભગવાન ના સ્વરૂપ છે અને તેનું સૈન્ય છે વહેતી ચાલુ છે મારી પાસે જવા પણ છે ઉજાવાની કારણ કે ખેતી પર બહુ ઉત્સાહ પણ ઉભી એમની પાસે થોડું ઘણું થશે એનું જેટલું ભરે તેવું કાઢ્યું નથી પણ આ કાઢ્યું છે એટલે ભગવાનના આજે હાથે જતું રહ્યું છે લોકો લાભ નહીં થાય. એટલે પેલા વૈદ્ય છે આમ અત્યારે એવું લાવ્યું કે હું આગળ લોકો મારી ભગવાન ના છે બીજા શું છે તમે ગમે તે થાય તો બોલતા કરવાનું થાય તો અહંકાર મારે બોલવું તો બોલે નહીં આ તો દેહ ચહન નો હોય જો લડે હો તો આપણે પાણી પીધું પછી એને દવા પછી લીધું પણ પછી બહુ સારું થઈ ગયું પણ એ લડે રહો પછી કરે રામકૃષ્ણ ગુરુ કયા કયા કયા કર્મ ના હિસાબે આ પેલા લોકો એ ખોટું ઘેર કહ્યું પેલા આગળ અવતાર એના આગળ અવતાર માં પોતે રાજા હતા. જે રાજા અવતારમાં પોતે આ કહ્યું છે રાજા કહ્યું પોતે એટલે હું ક્યારે આવે બાર રાજીત્ર બાજીત્ર વાંચતા હોય રાજા વાગે વાંચો તો બાર રાજીત્ર વાગે ત્યારે ભરવું ગયો આ ચાયથી પાણી બધી ચાયથી તો એવું ના આવે બાર રાજીત્ર વાગે ત્યારે એવું આવે. તો પછી પ્રધાને કહ્યું કે પેલા રાજીત્ર વાળા જતા જો અને ઊંધી દઉં એટલે એ લોકોને એમ ખબર આપ્યું કે ઊંધી દઉં તો ત્યાં શું કરી દઉં અરે એ લગાડવાથી થઈ ના જાય દીધું વાત તો સાચી થઈ પણ પેલા શું કરે લગાડે ભગવાન ઊંધી જાય ને ઊંધી તપાસ કરે તાન માં આવી જાય તાન તાન જોડું તમે પોતાના સુખને માટે પછી ભગવાન કરી ગાડી કલાક પછી કલાક ની ઊંડાઈ અને પછી ગાડી કરાવ્યા પછી આ લોકો પ્રધાને ફોન પ્રધાને ખબર મોકલી પ્રધાને મને એમને બોલાવો પ્રધાન આ લોકોએ મને ઊંઘાડ્યો ઉઠાડ્યો તમે કેટલો વાળો છો ઉઠા લોકો મેં તો કહ્યું આપણું તમે ઊંઘાડો તમે ઉઠી જવાનું એટલે પ્રધાને બધાને કેમ ગયા ખૂબ ડફરાયા. પછી ભગવાન રાજા પૂછ્યું કે આ લોકોને શું આવે એમ તો કરીએ, કારણ કે એમના ફળમાં શિશુનો રોગ છે, એને હભરાવવાનો શોખ થઈ ગયો છે, તાર પડ્યું છે, માટે એમના ફળમાં શિશુનો રોગ. ત્રીજા અવતારે અધૂરો છે. હા, તો શિશુ રેડાવ્યું એના ફળ આવી ત્યાં ફળ આવી ત્યાં ભગવાન પોતે જ્ઞાનમાં જોયું ત્યાં સુધાર ફળ આવી તો વિશ્વાસ થાય. એટલે આ પોતાના ચહેરા નું પણ છે. રામકૃષ્ણ પરમહંસ ને રામકૃષ્ણ પરમહંસ ને બધી સમાધિ આવી જતી હતી ભાવ દશામાં. ચૈતન્ય મહાપ્રભુજી ને પણ એવું થતું હતું, સમાધિ આવી જતી હતી ભાવ દશામાં. તો એ કઈ દશા કહેવાય? એ સમાધિ એ ઊંચી દશા કહેવાય છે. સમાધિ કેવી હોય? જાગૃત સ્થિતિમાં હોય, મન લક્ષણ કાયમી સંપૂર્ણ જાગૃતિ હોય, નિરંતર જાગૃતિ હોય એમ નામ સમાધિ. અને તેમાં ઉપાધિ, ઉપાધિમાં સમાધિ રહે એનું નામ સમાધિ. બાકી આ હું કહેવાય જ નથી કે આપણા દેશના લોકો અને લોકિકમાં સમાધિ કે છે, કારણ કે જોયેલી નહીં ને એવું. એટલે ભાઈને બાર સુધી કરે ખબર ના પડે કે સમાધિ થઈ ગઈ. રાતે રાતે સમાધિ ઠીક થાય ને, લોકો ઉડી જાય છે એ આ બીજી જતી સમાધિ. આ જે મનમાં જે આપણે કોઈ થર હોય મનનો થર, કે મનના થરમાં ચિત્ત પહેશે અને તે થરને વિચાર એટલી બધી એકાગ્ર થઈ જાય કે મારી બહાર નીકળે નહીં. ત્યાં મેં એટલો દીધો પ્રયોગ કર્યો ને જે સાબિત કર્યો તો મારે જાગ્યો નહોતો, મારા ગામમાં કરે તમે કરે તો એટલો દીધો બને આવું બને. એટલે રાધેશ્યામભાઈ કે છે કે હિપ્નોટિઝમ નો પ્રયોગ કે મેં આવો કર્યો હતો બીજા ઉપર, ત્યારે પેલા માણસે ચા બીડી બધું પીધું તો સિગરેટ ચાપી, એને સિગરેટ ચાપી તો ખબર ના પડી. એવો પ્રયોગ એમણે પણ કરેલો. કર્યો? હા, હિપ્નોટિઝમ એમણે કોકની ઉપર કરેલો પ્રયોગ કર્યો. એટલે પેલો બધો ભાન જ ગયા, આપણે જોતા પેલો ભાન ગયો એને સર્વસ્વ ભાન થઈ નાખે. આપણે એના મનનું હરણ કઈ લેવાનું, એના મનનું હરણ કઈ લે પછી શું થાય? એના મનનું હરણ કઈ લેવાનું પાણી બરાબર છે. ભક્તો તો ક્રમિક માર્ગ માં હતા, ભક્તો તો ક્રમિક માર્ગ માં હતા તો એમને પછી મન વચન કાયા ની એકાત્મતા જોઈએ ને, એટલે મનમાં જેવું હોય એવું બોલી નાખે ને. એટલે એમ તો એમનું બરોબર કહેવાય ને, ક્રમિક માર્ગ માં તો એ લોકો ભક્તો ઘેલા હોય મનમાં જેવું હોય એવું બોલી નાખે તો કે ક્રમિક માં તો એ બરોબર જ કહેવાય ને. મનમાં જે હોય ઊંચી ગતિ માં જનારા એ બંધ્યા કોને જેવું થયું હોય તો આવું કોઈ જ્ઞાન પાસ થઈ જાય બધા નીકળી જાય. નથી નતા જ્ઞાની ભક્ત એટલા જ માટે કહેવાય કે એમને શું લખ્યું કે જા લગી આત્મા તત્વ ભૂલો નહીં ત્યાં લગી સાધના સર્વ મત ને. આ ચલો થોડી વળી પહેલા પછી બધું ભણો થયા પછી જે વિચારો હતા બધા ફરી ગયા બધું ને. અને આ ઊંચી દશા માયા પછી પછી અમને કહ્યું હું કરું એ જ અજ્ઞાનતા. આ તો અમને બહુ થઈ ગયું. આટલો અનુભવ માં આવે, બોલે ખરા બધા ગાય ખરા, પણ અનુભવ માં આવું જોઈએ. હા, આટલો અનુભવ માં આવે એ જ્ઞાની કહેવાય. નથી મેં તો બોલે ખરા, પણ અનુભવ માં આવું થોડું ઘણું આવ્યું હોય એ આધારે બોલે, પણ તારો સંપૂર્ણ અનુભવ માં આવ્યું. કેવું આમાં ગાળ પડે, આમાં માર મારતો હોય તો એ મારે છે એમ કહેવાય છે. એ મારે છે કે જેને મારે છે એવું કહીએ તે શાંતિ છે. કોઈ મારતું નહીં, કોઈ કોઈ કોઈ કોઈને કદી કરતું નથી. બધું જગતની માત્ર બહુ દીધો જ છે. એનું નામ શું કરું, હું કરું એ જ્ઞાન થાય. શું કહ્યું? બેન પૂછે છે કે જૈન ધર્મ માં પૂજા પડાવે, બાક્ષેપ નાખે, એ બધું કેસર પૂજા પડાવે, એ બધું બરાબર છે? એ બધો ધર્મ નું કામ એનાથી અશુભ છૂટે અને શુભ મળે તો મિત્રતા નથી. કોણ છે ભાઈ? આ કોનો પ્રશ્ન છે? આવો આશ્રમ અહીંયા આવે, આગળ આવો. બીજો પ્રશ્ન મારી ભગવાન ના પુરધર્મ ની વાત માની ના શકાય તો એ જબરજસ્તી નથી. હા, ના માની હોય એ જબરજસ્તી નહીં. એવું નથી કેવું મારું છે. નરસિંહ મહેતા ના કામો માટે ભગવાન કામ કર્યો હોય તો એ ભગવાન એ કરો અને એ મહેતા એ મારો. શું કરું? મારો ભગવાન નરસિંહ મહેતા કામ કરે. ભગવાન આવું તો કામ કરે નહીં. આ કૃષ્ણ ભગવાન આમ કહ્યું બીજે હતા ને, એ ત્યારે નારાયણ હતા. રાખી નારાયણ ચાલે નહીં. અને ભગવાન કોઈ મદદ કરે નહીં. તમે રાખે મદદ કરે ભગવાન? થોડી પહેલા બધા મદદ કરે લાગે છે. ભક્તિ એ માન્યતા છે, શ્રદ્ધા છે, સાચી વસ્તુ ન હોય શ્રદ્ધા નથી. શ્રદ્ધા ની ભક્તિ એ ખાલી માન્યતા છે, શ્રદ્ધા નથી. એવો અર્થ થયો ને તો? હા, સાચી વસ્તુ છે. પણ આ ભક્તિ માં એવું માને ભગવાન મને બધે કરી પાડો છે. અરે ભગવાન બધું કરનારો ભગવાન એ પાડો. શું કરું? હા દાદા, આપ બોલ્યા તો યોગક્ષેમ બધું બરાબર ચાલશે. એક મહાત્મા ને એવું કહ્યું તો આપે કોઈ મદદ કરે નહીં. કોઈ કોઈને મદદ કરે નહીં. કોઈએ ભગવાન આવો કાયા નથી કે આવો ભગવાન મદદ કરવા આવે. તમે એવું લાગે છે ભગવાન મદદ કર્યું? તમે કહી બધા કામ ચાલે છે ભગવાન જ ચલાવે છે. એટલે શ્રદ્ધા હોય જે થી કામ આપણા ચાલે છે ભગવાન જ ચલાવે છે ને. આપણા કામ જે થી ચાલે છે એ ભગવાન જ ચલાવે છે ને. આપે કાલે જ મહાત્મા ને કહ્યું હતું કે તારું યોગક્ષેમ બરાબર ચાલશે. આપે કાલે એવું કહ્યું હતું કે તારું યોગક્ષેમ હવે બરાબર ચાલશે. આપે કહ્યું હતું કાલે તો એ શું એમ? એ પણ મદદ થઈ ને યોગક્ષેમ કરતા હોય તો ભગવાન ને થશે મારી પોતે વચ્ચે ના જતા રહ્યા હોત. શું ભગવાન કૃષ્ણ ભગવાન ને પીસી ના જતા રહ્યા હોત. અરે ગયા ત્યારે પાણી પાણી કરતા ના ગયા હોત. તો પછી ગીતામાં સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ એકરાસુ. ભગવાને ગીતામાં કહ્યું છે કે અથાણું માનતા ગીતા વાંચે તેમાં એકાદ એના ઉલક્ષણ છે પંડિત એટલે તો તમે ક્યાં હજી પંડિતે અમદાવાદ નથી ગીતા વિચારો છો. પોતે ઘુબરું ધામ છે એ પોતે ભગવાન ફક્ત પ્રકાશ એટલો જ આપે છે. તમે બીજું કઈ આપતા નથી. ધંધા અપેક્ષામાં પ્રકાશ ભગવાન પ્રકાશ આપે છે. ભગવાન તો પ્રકાશ તો આપણે ઉપકાર માનવાનો. અને પછી જો આ સંસાર ન ઉઠતો હોય તો આપણે ભગવાન પ્રાર્થના કરી મને આવો તમારા અભ્યાસ કરો મારે સંસાર ઉઠતો નથી તો એ આપણે મુક્ત થઈ જાય. તો પણ ભગવાન આમાં કશું કરતો નથી. ભગવાનનું નામ લો તો બધું દુઃખ આવ્યું હોય તો ક્યાં એના પાસે પોતે દુઃખના સ્વભાવ નથી. એટલે આ કોઈને મદદ કરે કોઈ માણસ આત્મો શું કે છે મને ભગવાને કેવી રીતે મદદ કરી ભગવાન પૂછે શું કે આ બધી અજ્ઞાનતા આપણે વાંચો ના બધું વાંચે એવું બધું છે. તમે માનો છો તે બધું બધું જોયું છે ભગવાન નહી બોલાય તો આવું છે. શું ગમી કહો ભગવાન કરતા છે જ નહીં. કરતા ભગવાન છે. ભગવાન ના કરતા ભાવ નથી. ભક્તો અમે ગયેલા હોય તે ભક્તો હોય તો અમતા અમતા ભગવાન આવી ગયા બે ગોઠા બે ગોઠા ને મારું હે પાઘડી પાઘડી આવી ગયા. ભગવાન નવરા થાય તમારા આવશે ભગત છે એને કપડા કપડા નથી દરેક માં ભગવાન નો આરોપ નાખી ભાઈ એક ભાઈ એક આ રીતે માન બેઠો જવાનું ભગવાન આવ્યા ત્યાં જોવાના ભગવાન આવ્યા હાલ પણ એ સીધી છે જમી પૂછે ત્રણ સીધી આપડે અહી જેટલા માં આટલા બહાર વાત નથી. કારણ કે આ વૈજ્ઞાનિક વાતો છે અને બહાર શ્રદ્ધા ની વાતો છે. આ વૈજ્ઞાનિક વાતો છે આમાં ચાલુ નહી બોલો. ભગવાન કરતા નથી આ જગત માં. આ વિજ્ઞાન થી ઉભું થયેલું જગત માં. જો કરતા હોત ને તો અનાદિ અનંત ના હોય. કરતા થાય એટલે બિગિનિંગ થાય ને થાય જગત બનાવનાર હોય તો બિગિનિંગ થાય જ ના થાય, અને બિગિનિંગ થાય એટલે એન્ડ આવે. પણ આ તો અનાદિ બિગિનિંગ નથી ને એન્ડ નથી, બનાવવાની જરૂર જ નથી. સમજો ને, ભગવાન નું જો અસ્તિત્વ જ નથી, અસ્તિત્વ છે ભગવાન નું, તો એ જરા એમને ગેરસમજ છે કે ભગવાન નું અસ્તિત્વ નથી. ભગવાન ના અસ્તિત્વ જગ્યા જ નથી. બહુ આ દરેક જીવ માત્ર ની અંદર ભગવાન, ગોડ ઇઝ એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તમારી વારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર એટલા બધા છે, વાંચતી દેખાય નહીં, દુર્ગંધી દેખાય નહીં, કેવા નાના નાના ક્રિએચર ની અંદર ભગવાન પોતે બિરાજમાન. ભગવાન ની વિગતતા ચાલે જ ચાલે, એમના પ્રકાશ થી પ્રકાશ એમને એકલા જ છે, બીજા કોઈ પર પ્રકાશ જ નથી. જેમ તમે ધ્યાન કરો ભગવાન પર, ભગવાન મદદ કરે છે, પેલા બદમાશ કે અમને મદદ કરે છે, લુચ્ચા કે મને મદદ કરે છે, બધી ખોટી વાત. ભગત કે મને મદદ કરે છે, તો કે આ ચોર લોકો નો દાખલો આપીએ, ચોર લોકો નો દાખલો આપીએ તો આ પછી સજ્જનો નું શું, ભગતો નું શું, ભગતો નું સજ્જનો નું એ લોકો નું શું? કોઈને કશું ભગવાન મદદ કરે નહીં, કોઈને ભગવાન મદદ કરવા ના આવે. એટલામાં પરિત્રાણ સાધુ ના એ ભગવાન ના જાય શીર વાગ્યું તો ખરાબ થઈ જતા નહીં, એ જ વસ્તુ વચ્ચે ખરાબ થઈ જાય. કશું મદદ કરે નહીં એમનો ભગવાન. ભગવાન તો યાદ કરે લાખ માંથી એક માણસ ગીતા નથી. આપડી બુદ્ધિ થી આ ગીતા અમદાવાદ ચાર પાયા. ભગવાન કૃષ્ણ કહ્યું કે હજારો માણસ આ ગીતા વાંચશે તેમાં એકાદા સ્થુલ અર્થને પામશે, પછી એવા હજારો માંથી એના સૂક્ષ્મ અર્થને પામશે, એવા હજારો સૂક્ષ્મતર ને, અને એવા હજારો માંથી સૂક્ષ્મતમ, એટલે હું શું કહેવા માંગુ ત્યારે પામશે. ભાઈ એવું સમજાયું નથી, મારી પાસે આવજો ગીતા આવજો હોય તો મારી પાસે એકાંત માં આવજો. સમજો ને, આપડે ચોપડવાળી પી ગયા તેથી ચિંતા થઈ જ ના થઈ. ભગવાન કેટલા ભગવાન કઈ તો પણ જ્યાં પરિત્રાણાય સાધુનામ નો સૂક્ષ્મ અર્થ તો એટલે પરિત્રાણામ સાધુ, પરિત્રાણાય સાધુનામ, પરિત્રાણાય સાધુનામ એનો સૂક્ષ્મ અર્થ શું? સાધુઓને હું બચ્ચા રક્ષણ કરવા માટે આવું છું અને દુષ્ટો નો વિનાશ કરવા આવું છું, એનો સૂક્ષ્મ અર્થ શું? કોઈ આવતો નથી, કોઈ જતો નથી. દરેક યુગે જયારે જયારે જે નલાયક લોકો ટોળું વધતું જાય છે, ઊંધું ટોળું કહે ને, અને લાયક લોકોને દંડ પડેવા મળ્યો છે સારા માણસને, અને સારા માણસ ટોળું વધે છે ત્યારે દરેક વિજય આત્મા ગમે તે અવતાર લે છે. અવતાર લેતા નથી, નિયમથી થાય. અવતાર કોઈ લઈ શકે નહીં, અવતાર લેનારો માણસ માતાના પેટમાં આવે જ નહીં, એમને નિયમથી લેવો પડે અવતાર. સંભવવાની યુગે પાસે આવી છે કૃષ્ણ ભગવાન, તો સંભવામી યુગે યુગ એવું કે છે એટલે હું આવી યુગે યુગે સંભવામી એટલે પોતે આત્મા થઈ ગયા છે. આ આત્મા યુગે યુગે છે, કોઈ પણ આત્મા આત્મા એક જ હોય ને, એટલે સંભવામી યુગે યુગે દરેક યુગે હોય છે. અને આ બધું ચલાવી જાય છે, આ બધું ભાગ જ ના કરે. આપણા લોકો આ અમત પડે નહીં શક્તિ પણ નથી સમજાતું, ત્યાં સુકાર નથી સમજાય. આ કંટ્રોલ ના કઈ ભગવાન જો આપણને મદદ ના કરે દુઃખો માં, ભગવાન જો કોઈને દુઃખો માં મદદ ના કરી શકે તો આપણે આપેલા સ્ત્રી મંત્ર બોલીએ છીએ સંસાર ના વિઘ્નો નષ્ટ કરવા, તો એ શું? એ મદદ નહીં થઈ, એ મદદ નહીં થઈ. આ એટલે એનાથી શક્તિ ઉત્પન્ન થાય છે કે આવતું વિઘ્ન ઓછું થઈ જાય. નિમિત્ત છોડે નહીં.